શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 30મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, હવે ધર્મદેવના મનમાં પોતાના પુત્ર શ્રીહરિનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાની અતિશય ઈચ્છા થઈ, તેથી તેને લગતી સર્વે સામગ્રી દૂરદેશથી પણ ઉદાર મને સંપાદન કરવા લાગ્યા. સાથે ધર્મદેવે જ્યોતિષશાસ્ત્રને જાણનારા વિપ્રને બોલાવી તેનું કાશ્મીરી કુમકુમ પુષ્પ વસ્ત્ર દક્ષિણા વડે પૂજન કરી તેની આગળ રત્ન સહિત શ્રીફળ પધરાવી પોતાના પુત્ર શ્રી હરિકૃષ્ણના ઉપનયન સંસ્કારનું મુહૂર્ત પણ પૂછવા લાગ્યા. હે રાજન, તે સમયે જ્યોતિષજ્ઞ વિપ્ર પોતાનું પંચાંગ જોઈ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ, તમારા પુત્રના ગર્ભધારણ કર્યાના 8મા વર્ષે, એટલે કે અત્યારે વર્તમાન સમયે જ યજ્ઞોપવિત સંસ્કાર કરો. આ વર્તમાન સંવત 1844ના ફાગણ સુદ 10મીના દિવસે સોમવારે પુષ્ય નક્ષત્ર તેમજ મેષ લગ્નમાં શ્રી હરિ ઈચ્છાએ મુહૂર્ત ખૂબ જ સારું પ્રાપ્ત થયું છે, તેથી આ મુહૂર્ત જવા દેશો નહીં. અર્થાત યજ્ઞોપવિત સંસ્કાર આ મુહૂર્તમાં જ કરવો, આ પ્રમાણે નક્કી કર્યું. હે રાજન, જ્યોતિષકારનું વચન સાંભળી ધર્મદેવે તે જ મુહૂર્તનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સંબંધીજનો, જ્ઞાતિજનો, સુહૃદ મિત્રો અને સખાવો ઉપર મંગળ પત્રિકાઓ સ્વયં લખી અને કેટલાકને અન્ય પાસેથી લખાવી. પત્રિકા મળતાની સાથે ઉપહારોથી ભરેલા ગાડા, રથ, ઘોડા, શિબિકા આદિ અનેકવિધ વાહનો લઈ ભગવાન શ્રીહરિના દર્શન કરવાની ઉત્કટ ઈચ્છા ધરાવતા સર્વે સંબંધીજનો પોતાના મિત્ર, પુત્ર, પત્ની અને દાસદાસીઓની સાથે અયોધ્યાપુરીમાં ધર્મદેવના ભવનમાં પધાર્યા. ધર્મદેવના અંતરમાં પુત્ર શ્રીહરિના યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવનો અનેરો ઉત્સાહ વર્તતો હતો, તેથી આંગણે આવેલા સંબંધીજનોની મોટી મોટી સામગ્રીથી યથાયોગ્ય સંભાવના કરી સૌને નવા નવા વસ્ત્રો અને આભૂષણો વગેરે અર્પણ કરી બહુ શોભાવ્યા, જેથી પુત્રના આ મહોત્સવમાં કોઈ ઉણપ ન લાગે. તેવી જ રીતે ધર્મદેવે દૂતોને મોકલી દેશ દેશાંતરમાંથી મોટા મોટા સદાચારી વિદ્વાન બ્રાહ્મણોને સન્માનપૂર્વક બોલાવ્યા. ઉત્સવમાં પધારેલા તે બ્રાહ્મણોમાં કોઈ ચાર વેદના જ્ઞાતા હતા, કોઈ પુરાણોના જાણનારા હતા, કોઈ મીમાંસા આદિ શાસ્ત્રના જ્ઞાતા હતા, તો કોઈ કવિઓ પણ હતા. દેશાંતરમાંથી પધારેલા સૂર્ય સમાન તેજસ્વી આ સર્વે વિપ્રોએ તથા આગમ અને નિગમને જાણનારા અયોધ્યાપુરના નિવાસી વિપ્રોએ પોતાના કુળ પરંપરાના આચાર્યને આગળ રાખી ગોભીલ મુનિએ રચેલા ગૃહીય સૂત્ર અનુસાર ધર્મદેવ પાસે ગ્રહશાંતિ આદિ કર્મ કરાવ્યું. તે સમયે ધર્મદેવના ભવનમાં રાત્રિ દિવસ અનેક પ્રકારના વાજિંત્રોનો મંગલ ધ્વનિ થવા લાગ્યો અને સર્વે સુવાસીની સર્વે નારીઓ મનોહર મંગળ ગીતો ગાવા લાગી. હે રાજન, ઉપવિત સંસ્કારના અધિકારની પ્રાપ્તિ માટે પુત્રે 3 કૃચ્છ્ર વ્રત કરવા જોઈએ. તેના પ્રતિનિધિ તરીકે પિતા ધર્મદેવે તત્કાળ 3 ગાયોના દાન કર્યા. તેવી જ રીતે કામચાર, કામભક્ષણ અને કામવાદ અર્થાત ઈચ્છાનુસાર ફરવું, ઈચ્છાનુસાર ખાવું અને ઈચ્છાનુસાર બોલવું આ 3 બાળકના સ્વાભાવિક દોષો છે. તેની નિવૃત્તિ માટે યજ્ઞોપવિત સ્વીકારવા યોગ્ય થયેલા પુત્રે બીજા 3 કૃચ્છ્ર વ્રત કરવા જોઈએ. તેના પ્રતિનિધિ તરીકે પણ પિતા ધર્મદેવે તત્કાળ 3 ગાયોના દાન કર્યા. હે રાજન, યજ્ઞોપવિત સંસ્કારને આગલે દિવસે જ ધર્મદેવે માતૃપૂજન, નાંદીશ્રાદ્ધ, પુણ્યાહવાચન કર્મ અને સૂર્યાદિ ગ્રહોની શાંતિ કર્મ આદિ કરાવ્યા તથા સારા ભોજનથી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. આ બધા કર્મો યજ્ઞોપવિત સંસ્કારને અંગભૂત હતા. ત્યાર પછી ધર્મદેવે 10મીના સુપ્રભાતે પોતાના ભવનની આગળના ભાગે સુસંસ્કૃત જગ્યામાં વેદિકાની રચના કરી તેમાં સમુદભવ નામના અગ્નિદેવનું સ્થાપન કરી તેનું પૂજન કર્યું. ધર્મદેવ પોતાના સામવેદ અને કૌથમી શાખાને યોગ્ય સમસ્ત કર્મમાર્ગના જ્ઞાતા હતા, તેમજ પોતાના કુળ પરંપરાગત ધર્મના જ્ઞાતા હતા. છતાં પણ દ્વિજાતિ સંસ્કારોના વિધિવિધાનને જાણનારા પોતાના આચાર્ય બ્રાહ્મણે કહેલી રીતિ અનુસાર જ પોતાની શાખાને ઉચિત સમગ્ર ક્રિયાકલાપનું અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી ધર્મદેવે શ્રીહરિને પ્રથમ સ્નાન કરાવ્યું, ત્યાર પછી ભોજન કરાવ્યું, પછી વાળંદ પાસે મસ્તક ઉપરના શ્રીહરિના કેશ ઉતરાવી સ્નાન કરાવ્યું અને ભક્તિમાતાએ શ્રીહરિને શણગાર્યા. ત્યાર પછી ધર્મદેવે પોતાની જમણી બાજુએ શ્રીહરિને બેસાડી શાસ્ત્રોક્ત સંસ્કાર વિધિ કર્યો. એમાં ધર્મદેવે શ્રીહરિની કેડમાં કટિસૂત્ર બાંધ્યો, કૌપિન ધારણ કરાવ્યું અને કપાસના નવતંતુમાંથી રચેલા ત્રણ સૂત્રવાળી શ્વેતરંગની યજ્ઞોપવિત શ્રીહરિને ધારણ કરાવી. ત્યાર પછી અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામી આ મંત્ર વડે આચાર્ય બ્રાહ્મણે પાંચ ઘીની આહુતિઓ આપી નાભિયાદિ પાંચ અંગોનો સ્પર્શ કરીને કહ્યું કે આજ દિનથી આરંભીને તમે પૃથ્વી પર બ્રહ્મચારી થયા છો. કુળના આચાર્યે ઉપદેશ કરેલા ચાર પ્રકારના ઉપદેશ વાક્યોને યથાર્થ રીતે શ્રીહરિને સમજાવતા ધર્મદેવ કહેવા લાગ્યા કે હે પુત્ર, તમે નિત્ય પ્રાતઃકાળે અને સાયંકાળે અથવા એકમાત્ર સાયંકાળે સમીધ ગ્રહણ કરો, તથા હે પુત્ર, તમે નિત્ય ભોજન કરતા પહેલાં અને ભોજન કર્યા પછી અપોષણ વિધિ કરો. ભોજન કરતા પહેલાં અમૃતોપસ્તરણમસી સ્વાહા અને ભોજન કર્યા પછી અમૃતાપિધાનમસી સ્વાહા આ મંત્રોથી આચમન કરવારૂપ અપોષણ વિધિ કરવો, તેમજ પ્રયત્નપૂર્વક દિવસની નિદ્રાનો ત્યાગ કરો અને આચાર્યની સેવા પરાયણ થાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પિતા ધર્મદેવ આ પ્રમાણે કહેતા હતા ત્યારે કુમાર શ્રી હરિકૃષ્ણ હસતા હસતા પ્રત્યેક ઉપદેશ સામે બાઢમ બાઢમ અર્થાત હું એ પ્રમાણે જ કરીશ એ પ્રમાણે ઉચ્ચસ્વરે બોલતા હતા. તેથી પિતા ધર્મદેવ, માતા ભક્તિદેવી અને અન્ય સંબંધીજનો અતિશય હર્ષ પામતા હતા. વિધિને જાણનારા આચાર્યે શ્રીહરિની કેડમાં મુંજના ઘાસની સૂક્ષ્મ ત્રેવડી મેખલા ધારણ કરાવી. ત્યાર પછી ધર્મદેવે પોતાના ત્રણ પ્રવરને અનુસારે તે કટી મેખલામાં ત્રણ ગ્રંથિઓ પણ કરી. ત્યાર પછી અગ્નિકુંડથી ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર દિશા તરફના અગ્રભાગવાળા દર્ભના આસન ઉપર પૂર્વમુખે બેઠેલા ધર્મદેવે પશ્ચિમમુખે દર્ભના આસન ઉપર બેઠેલા પોતાના પુત્ર શ્રીહરિને બ્રાહ્મણોને આપવા યોગ્ય ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. તે સમયે દુંદુભીઓનો નાદ થયો તથા અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. ચારે બાજુએ જય જયના ઘોષની સાથે બ્રાહ્મણો દ્વારા વેદમંત્રોનો પણ ઘોષ થતો હતો અને એ ઘોષ સ્ત્રીઓના સુમધુર કંઠે ગવાતા ગીતોના સ્વરની સાથે એકરૂપ થઈ સૌને અતિ કર્ણપ્રિય લાગતો હતો. ગુરુ ધર્મદેવે પોતાના પુત્ર શ્રીહરિને બ્રહ્મ નામના ખાખરાના વૃક્ષમાંથી બનાવેલો મસ્તક પર્યંત લાંબો કહેવાતો પલાશદંડ સુસ્રવસ ઇત્યાદિ મંત્રોના ઉચ્ચાર સાથે ધારણ કરાવ્યો અને તેવી જ રીતે મિત્રશ્ય ઇત્યાદિ મંત્રોના ઉચ્ચાર સાથે ઉત્તરીય વસ્ત્રને સ્થાને મૃગચર્મ ધારણ કરાવ્યું. ત્યાર પછી સંધ્યાવંદન કર્મની શિક્ષા આપી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રથમ મધ્યાહ્ન સંધ્યા કરવી કે પછી સાયં સંધ્યા કરવી, આ બાબતનો બહુ પ્રકારનો સભાસદોમાં જ્યારે પરસ્પર વિવાદ થયો ત્યારે ધર્મદેવે શ્રીહરિને પ્રથમ મધ્યાહ્ન સંધ્યા કરવાનો નિર્ણય આપ્યો. ત્યાર પછી ફરી પૂર્વે કહેલી રીત અનુસારે આચાર્યે જે અન્ય ઉપદેશ વચનો કહ્યા તેને જ ધર્મદેવ પાલન કરવામાં અતિ ઉત્કંઠાવાળા પોતાના પુત્ર શ્રીહરિને સ્પષ્ટ વચનો વડે સમજાવવા લાગ્યા કે હે પુત્ર, પાપકર્મમાં પ્રવૃત્ત કરે તેવા વચનો સિવાયના બીજા સર્વે વિદ્યાગુરુના વચનોમાં સદાય નિષ્ઠાથી વર્તવું, ક્રોધ ક્યારેય કરવો નહીં, મિથ્યા ભાષણનો સર્વથા ત્યાગ રાખવો, આઠે પ્રકારના સ્ત્રીના સંબંધનો સદાય ત્યાગ રાખવો, ભગવાનના સંબંધ સિવાયની ઇતર ગ્રામ્ય વાર્તા ન કરવી અને લૌકિક નાચગાન આદિ ન કરવું, વાજિંત્રો વગાડવા સાંભળવા નહીં, ચંદન આદિ સુગંધિમાન દ્રવ્યોથી અંગલેપન ન કરવું, તેલથી અંગમર્દન ન કરવું, કાજળથી આંખમાં આંજણ ન આંજવું, પરસ્પર ઘસીને પગ ધોવા નહીં, તેમજ હે પુત્ર, પોતાના ગુરુ કે આચાર્યની આગળ ઊંચા આસન ઉપર બેસવું નહીં, દાંતને અતિ ઘસીને ધોવા નહીં, કાંસકાથી વાળ ઓળવા નહીં, ધરતી પર લેખન કરવું નહીં, પિતૃ મરણાદિ કારણ વિના મુંડન કરવું નહીં અને મદ્યમાંસનો સ્પર્શ તો ક્યારેય કરવો નહીં, બળદ જોડેલા ગાડા ઉપર ક્યારેય બેસવું નહીં, ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પોતાના મનગમતા વિષયોમાં પ્રવૃત્ત થવા દેવી નહીં, અરીસામાં તિલક કર્યા સિવાયના કામ માટે મુખ જોવું નહીં, અન્યની નિંદા કરવાનું છોડી દેવું, પગમાં પગરખા પહેરવા નહીં તથા છત્ર ધારણ કરવું નહીં. હે પુત્ર, કોઈ પણ જીવપ્રાણી માત્રની હિંસા વચનથી પણ ન કરવી, પોતાની મુક્તિને માટે પણ શાસ્ત્રમાં દર્શાવેલી તીર્થને વિશે આત્મહત્યા ન કરવી, તેમજ કુસંગનો સંગ તો ક્યારેય પણ ન કરવો, ભૂમિ ઉપર કે કાંસાના પાત્રમાં ક્યારેય ભોજન ન કરવું, જુગાર ન રમવો, તાંબુલ ન ખાવું, ભાંગ ગાંજો અફીણ વગેરે કેફી પીણા ન પીવા, લસણ અને ડુંગળી વગેરે અભક્ષ્ય વસ્તુને ખાવી નહીં, ગાય વિપ્ર તીર્થ દેવતા સાધુ પતિવ્રતા નારી અને શતશાસ્ત્રની નિંદા ક્યારેય પણ કરવી નહીં. હે પુત્ર, કૌપીન કટિસૂત્ર મેખલા યજ્ઞોપવિત દંડ કમંડલુ મૃગચર્મ અને ભિક્ષાપાત્ર આટલા બ્રહ્મચારી એવા તમારે નિત્ય ધારવા તથા સ્નાન સંધ્યા ગાયત્રીનો જપ હોમ વૈશ્વદેવ અને સ્વાધ્યાય તથા દેવતા અને પિતૃઓનું તર્પણ તેમજ શક્તિ અનુસાર વિષ્ણુનું પૂજન અને તેની નવ પ્રકારની ભક્તિ આટલું તમારે પ્રતિદિન કરવું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પિતા ધર્મદેવે આ પ્રમાણે શ્રીહરિને સદબોધ આપ્યો ત્યારે સ્વેચ્છાએ બ્રહ્મચારીના વેશને ધરનારા ભગવાન શ્રીહરિએ પણ પ્રત્યેક ઉપદેશ વચનને અંતે બાઢમ બાઢમ એમ બોલી તે પ્રમાણે કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી બે હાથ ઊંચા કરી સૂર્યનારાયણની પ્રાર્થના કરી અને અગ્નિની પ્રદક્ષિણા કરી. ત્યાર પછી ભિક્ષા માગતા શ્રીહરિને ભક્તિમાતાએ પ્રથમ ભિક્ષા અર્પણ કરી. ત્યાર પછી સુવાસિની આદિ સંબંધીની સ્ત્રીઓએ પણ પ્રેમથી ભિક્ષા આપી અને શ્રીહરિએ ભિક્ષામાં પ્રાપ્ત થયેલું નૈવેદ્ય આચાર્યવર્યને અર્પણ કર્યું. ત્યાર પછી તેમના કહેવા પ્રમાણે પોતાને જરૂરી ભિક્ષાનો સ્વીકાર કર્યો. ત્યારે વિધિને જાણનારા ધર્મદેવે વિધિ પ્રમાણે સમગ્ર યજ્ઞોપવિત સંસ્કારનો વિધિ સમાપ્ત કર્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ સમયે શ્રીહરિએ બ્રહ્મચારીના નિર્મળ વેશને ધારણ કર્યો હતો. તેમાં યજ્ઞોપવિત સંસ્કાર પામ્યા પછી સૂર્યની સમાન કાંતિથી શ્રીહરિ વિપ્રવર્યોની સભા મધ્યે સાક્ષાત મૂર્તિમાન બ્રહ્મચર્યની પેઠે શોભતા હતા. ત્યાર પછી ધર્મદેવે ઉત્સાહ અને ઉદારતાપૂર્વક પોતાના ઘેર આવેલા સર્વે બ્રાહ્મણોને ગાય સુવર્ણ મુદ્રા વસ્ત્રો અલંકારો તથા શ્રેષ્ઠ વાહનોના દાન કર્યા, તેમજ આ પ્રસંગે પધારેલા સર્વે સંબંધી શિષ્યો અને મિત્રવર્ગના સર્વે જનોએ પણ ધન વસ્ત્ર તથા આભૂષણાદિકથી ધર્મદેવનો સત્કાર કર્યો અને ધર્મદેવે તે સર્વેનો પણ તેવી જ રીતે સત્કાર કર્યો. આ રીતે ધર્મદેવે પોતાના ઘેર પધારેલા નગરવાસી જનો તથા દેશદેશાંતરમાંથી પધારેલા વિપ્રોને મોટા કોઈ મહારાજાની જેમ ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને ચોષ્ય આ ચાર પ્રકારના સુંદર સ્વાદિષ્ટ રસોવાળા ભોજનો જમાડી તૃપ્ત કર્યા અને ખૂબ દક્ષિણાઓ આપી વિદાય કર્યા. ત્યાર પછી મહોત્સવની નિર્વિઘ્ન સફળતાથી અતિશય પ્રસન્ન થયેલા ધર્મદેવે શ્રીહરિને અર્થે સહિત સમગ્ર સામવેદનો અભ્યાસ કરાવ્યો. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના ઉપનયન સંસ્કાર મહોત્સવનું વર્ણન કર્યું એ નામે 30મો અધ્યાય પૂર્ણ થયો.